रेचक आदि मां नाड़ी शोधन पूर्वक जो प्राणायाम नो अभ्यास करवामां आवे इने स्वेच्छाती उत्क्रमण पर्यंत करवता रहेवू जोईए। आवात योग शास्त्र मां बतावी छे। कनिष्ठ आदिना क्रमथी प्राणायाम चार प्रकारना कहेवाय छे। मात्रा ने गुणोना विभागथी तारतम्यथी आ भेद बने छे। चार भेदोमांथी जे कन्यक अथवा कनिष्ठ प्राणायाम छे आ प्रथम उद्वात कहेवाय छे। एमां 12 मात्राओ होय छे। मध्यम प्राणायाम द्वितीय उद्वात छे। एमां 24 मात्राओ होय छे। उत्तम श्रेणीनो प्राणायाम त्रीजो उद्वात छे जेमां 36 मात्राओ होय छे। एनाथी पण श्रेष्ठ जे सर्वोत्कृष्ट चतुर्थ प्राणायाम छे ते शरीरमां स्वेद अने कंप वगैरे पैदा करे छे। योगीनी अंदर आनंद जनित रोमांच अने नेत्रोति अश्रुपात जल्प भ्रांति अने मूर्छा वगैरे भाव प्रकट थाय छे। घूटणनी चारे बाजुए प्रदक्षिणा क्रमथी न बहु जल्दी न बहु धीरे धीरे चपटी वगाड़े। घूटणनी एक परिक्रमा जेटली वार चपटी वगाड़े छे ए समयनु मान एक मात्रा छे। मात्राओने क्रमशः जाणवी जोईए। उद्घात क्रम योग थी नाड़ी शोधन पूर्वक प्राणायाम करवो जोईए। प्राणायाम ना बे भेद बतावाया छे। अगर्भ अने सगर्भ जप अने ध्यान वगर करेलो प्राणायाम अगर्भ कहेवाय छे। जप अने ध्यान ना सहयोग पूर्वक थनार प्राणायाम ने सगर्भ कहे छे। अगर्भ थी सगर्भ प्राणायाम 100 गणो अधिक उत्तम छे। एटला माटे योगी जन प्रायः सगर्भ प्राणायाम कर्या करे छे। प्राण विजय थी जे शरीरना वायुओ पर विजय मेळवी शकाय छे। प्राण अपान समान उदान व्यान नाग कुर्म कृकल देवदत्त अने धनंजय ए 10 प्राणवायु छे। प्राण प्रयाग करे छे एटले के एने प्राण कहे छे। जे कोई भोजन रूपे लेवाय एने जे वायु नीचे लई जाय एने अपान कहे छे। जे वायु संपूर्ण अंगोने वधारतो एमां व्याप्त रहे छे एनुं नाम व्यान छे। जे वायु मर्मस्थानोने उत्तेजित करे छे एने उदान संज्ञा आपी छे। जे वायु बधा अंगोने समभावथी लईने चाले छे ते पोताना समनयन रूप कर्मथी समान कहेवाय छे। मुख थी कशु गळवू होय एमां जे वायु छे ते नाग कहेवाय छे। आंख खोलवाना वेपारमां कुर्म नामनी वायुनी स्थिति छे। छींकमां कृकल अने बगासामां देवदत्त नामना वायुनी स्थिति छे। धनंजय नामनो वायु संपूर्ण शरीरमां व्यापीने रहे छे ए मृत शरीरने पण छोड़तो नथी। क्रमथी अभ्यासमां लावेलो आ प्राणायाम ज्यारे उचित प्रमाण अथवा मात्राथी युक्त थई जाय छे त्यारे कर्ताना बधा दोषोने दग्ध करी दे छे अने शरीरनी रक्षा करे छे। प्राण उपर विजय प्राप्त थई जाय तो एनाथी प्रकट थनारा चिन्होने सारी पेठे जुओ। पहली वात तो ए थाय छे के विष्टा मूत्र अने कफनी मात्रा घटवा मांडे छे। वधारे भोजन करवानी शक्ति थई जाय छे अने श्वास विलंबती चाले छे। शरीर हलकुं थई जाय छे। शीघ्र चालवानी शक्ति प्रकट थाय छे। हृदयमां उत्साह वधे छे। स्वरमां मिठास आवे छे। समस्त रोगोनो नाश थई जाय छे। बळ तेज अने सौंदर्यनी वृद्धि थाय छे। द्रुति मेधा युवापणु स्थिरता अने प्रसन्नता आवे छे। तप प्रायश्चित यज्ञ दान अने व्रत वगैरे जेटला पण साधन छे प्राणायामनी 16मी कलाने पण बराबर नथी। पोतपोताना विषयमां आसक्त थयेली इंद्रियोने त्यांथी અળગી કરીને પોતાના અંદર નિગૃહિત કરે એ સાધનને પ્રત્યાહાર કહે છે। મન અને ઇન્દ્રિયો જ મનુષ્યને સ્વર્ગમાં તથા નરકમાં લઈ જનારી છે। જો એમને વશમાં રખાય તો તે સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે અને વિષયો તરફ ખુલ્લી છોડી દેવાય તો એ નરકમાં ધકેલી દે છે। એટલા માટે સુખની ઈચ્છા રાખનાર બુદ્ધિમાન પુરુષ માટે જરૂરી છે કે તે જ્ઞાન વૈરાગ્યનો આશ્રય લઈને ઇન્દ્રિય રૂપી ગોળાઓને શીઘ્ર જ કાબૂમાં કરીને સ્વયં જ આત્માનો ઉદ્ધાર કરે। ચિત્તને કોઈ સ્થાન વિશેષમાં બાંધવું કોઈ ધ્યેય વિશેષમાં સ્થિર કરવું એ જ સંક્ષેપમાં ધારણાનું સ્વરૂપ છે। એકમાત્ર શિવ જ સ્થાન છે બીજું નહીં કેમ કે બીજા સ્થાનોમાં ત્રિવિધ દોષ વિદ્યમાન છે। કોઈ ચોક્કસ નિયમિત કાળ સુધી સ્થાન સ્વરૂપ શિવમાં સ્થાપિત થયેલું મન જ્યારે લક્ષ્યથી ચ્યુત ન થાય તો ધારણાની સિદ્ધિ સમજવી જોઈએ, અન્યથા નહીં. મન પહેલા ધારણાથી જ સ્થિર થાય છે, એટલા માટે ધારણાના અભ્યાસથી મનને ધીર બનાવો. હવે ધ્યાનની વ્યાખ્યા કરે છે, ધ્યાનમાં ધ્યેય ચિંતાયામ એ ધાતુ માનવામાં આવે છે. આ ધાતુથી લિટ પ્રત્યય કરવાથી ધ્યાન સિદ્ધિ થાય છે. અતઃ વિક્ષેપ રહિત ચિત્તથી જો શિવનું વારંવાર ચિંતન કરવામાં આવે એનું જ નામ ધ્યાન છે. ધ્યેયમાં સ્થિત થયેલા ચિત્તની જે ધ્યેયાકાર વૃત્તિ થાય છે અને વચમાં બીજી વૃત્તિ અંતર નથી રાખતી, એ ધ્યેયાકાર વૃત્તિનું પ્રવાહરૂપે બની રહેવું તે ધ્યાન કહેવાય છે. બીજી બધી વસ્તુઓને છોડીને કેવળ કલ્યાણકારી પરમદેવ દેવેશ્વર શિવનું જ ધ્યાન કરવું જોઈએ, એ જ સૌના પરમ ધ્યેય છે. આ અથર્વવેદની શ્રુતિનો અંતિમ નિર્ણય છે. આ પ્રકારે શિવાદેવી પણ પરમ ધ્યેય છે, એ બંને શિવા અને શિવ સંપૂર્ણ ભૂતોમાં વ્યાપ્ત છે. શ્રુતિ સ્મૃતિ અને શાસ્ત્રો પાસેથી એ સાંભળવા મળ્યું છે કે શિવા અને શિવ સર્વવ્યાપક, સર્વદા ઉદિત, સર્વજ્ઞ અને વિવિધ રૂપોમાં નિરંતર ધ્યાન કરવા યોગ્ય છે. આ ધ્યાનના બે પ્રયોજન જાણવા જોઈએ. પહેલું છે મોક્ષ અને બીજું પ્રયોજન છે અણીમા વગેરે સિદ્ધિઓની ઉપલબ્ધિ. ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને ધ્યાન પ્રયોજને ચારેને સારી પેઠે જાણીને યોગવેત્તા પુરુષ યોગનો અભ્યાસ કરે. જે જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન શ્રદ્ધાળુ ક્ષમાશીલ મમતા રહિત અને સદા ઉત્સાહ રાખનારો છે એવો જ પુરુષ ધ્યાતા કહેવાય છે, અર્થાત એ જ ધ્યાન કરવામાં સફળ થાય છે. સાધકને માટે જરૂરી છે કે જપથી થાકી જવાથી ફરીથી ધ્યાન કરે અને ધ્યાનથી થાકી જાય તો પુનઃ જપ કરે. આ રીતે જપ અને ધ્યાનમાં લાગેલા પુરુષનો યોગ જલ્દી સિદ્ધ થાય છે. 12 પ્રાણાયામોની એક ધારણા થાય છે, 12 ધારણાઓનું એક ધ્યાન થાય છે અને 12 ધ્યાનની એક સમાધિ કહેવાય છે. સમાધિને યોગનું અંતિમ અંગ કહેવાય છે. સમાધિથી સર્વત્ર બુદ્ધિનો પ્રકાશ ફેલાય છે, જે ધ્યાનમાં કેવળ ધ્યેય જ અર્થરૂપે ભાસે છે. ધ્યાતા નિશ્ચલ મહાસાગર સમાન સ્થિર ભાવથી સ્થિત રહે છે અને ધ્યાન સ્વરૂપથી શૂન્ય જેવો થઈ જાય છે, એને સમાધિ કહે છે. જે યોગી ધ્યેયમાં ચિત્ત લગાવીને સુસ્થિર ભાવથી એને જોતો રહે અને હોલવાયેલી આગ સમાન શાંત રહે તે સમાધિસ્થ કહેવાય છે. તે ન તો સાંભળે છે, ન તો સૂંઘે છે, નથી બોલતો, નથી દેખતો, નથી સ્પર્શનો અનુભવ કરતો અને નથી તો મનથી સંકલ્પ વિકલ્પ કરતો. ન તો એનામાં અભિમાન નિવૃત્તિનો ઉદય થાય છે, ન તો તે બુદ્ધિ દ્વારા કશું સમજે છે, કેવળ કાષ્ઠની જેમ સ્થિત રહે છે. આ રીતે શિવમાં લીન ચિત્ત થયેલા યોગીને સમાધિસ્થ કહેવાય છે. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં રાખેલો દીપક ક્યારે હાલતો નથી, એ જ રીતે સમાધિ નિષ્ઠ શુદ્ધ ચિત્ત યોગી પણ સમાધિથી ક્યારે વિચલિત થતો નથી, સુસ્થિર ભાવ સ્થિત રહે છે. આ પ્રકારે ઉત્તમ યોગનો અભ્યાસ કરનારા યોગીના બધા અંતરાય શીઘ્ર નષ્ટ થઈ જાય છે અને સંપૂર્ણ વિઘ્ન પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે. યોગ માર્ગના વિઘ્ન, સિદ્ધિ સૂચક ઉપસર્ગ તથા પૃથ્વીથી લઈને બુદ્ધિ તત્વ પર્યંત ઐશ્વર્ય ગુણોનું વર્ણન, શિવ શિવાના ધ્યાનનો મહિમા. ઉપમન્યુ કહે છે, હે શ્રી કૃષ્ણ, આળસ, તીક્ષ્ણ વ્યાધિઓ, પ્રમાદ, સ્થાન સંચય, અનવસ્થિત ચિત્તતા, અશ્રદ્ધા, ભ્રાંતિ, દર્શન, દુઃખ, દૌર્વણસ્ય અને વિષય લોલુપતા એ 10 યોગ સાધનમાં લાગેલા પુરુષો માટે યોગ માર્ગના વિઘ્ન કયા છે. યોગીઓના શરીરમાં અને ચિત્તમાં જે આળસનો ભાવ આવે છે એને જ અહીં આળસ કહે છે. વાત, પિત્ત, કફ, અધાતુઓની વિષમતાથી જે દોષ ઉત્પન્ન થાય છે એને વ્યાધિ કહે છે. કર્મદોષથી આ વ્યાધિઓની ઉત્પત્તિ થાય છે. અસાવધાનીને કારણે યોગના સાધનો ન થઈ શકવા તે પ્રમાદ છે. આ છે કે નથી એ પ્રકારે ઉભય કોટીની અક્રાંત થયેલા જ્ઞાનનું નામ સ્થાન સંશય છે. મનનું ક્યાંય સ્થિર ન થવું એ જ અનવસ્થિત ચિત્તતા છે. યોગ માર્ગમાં ભાવ રહિત જે મનની વૃત્તિ છે એને જ અશ્રદ્ધા કહે છે. વિપરીત ભાવનાથી યુક્ત બુદ્ધિને ભ્રાંતિ કહે છે. દુખ કહે છે કષ્ટ ને એના ત્રણ ભેદ છે આધ્યાત્મિક અધિભૌતિક અને અધિદૈવિક મનુષ્યના ચિત્તનું જે અજ્ઞાન જનિત સુખ છે તેને આધ્યાત્મિક દુઃખ સમજવું જોઈએ પૂર્વકૃત કર્મોના પરિણામથી શરીરમાં જે રોગ વગેરે ઉત્પન્ન થાય છે એ મને આદિભૌતિક દુઃખ કહેવાય છે વિદ્યુતપાત અસ્ત્ર શસ્ત્ર અને ઝેર વગેરેથી જે કષ્ટ થાય છે એને અધિદૈવિક દુઃખ કહેવાય છે